શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય 60મો સુવ્રત મુનિ કહે છે, હે રાજન, રામાનંદ સ્વામીએ ફણીણી ગામમાં સંવત 1858ના માક્ષરસુદ મોક્ષદા એકાદશીને દિવસે મોટો ઉત્સવ ઉજવ્યો અને 12મે દિવસે હજારો સાધુ બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. 13ના પ્રાતઃકાળે સુપાત્ર બ્રાહ્મણોને ગાય, ભૂમિ, સુવર્ણ આદિકના દાન આપ્યા. ત્યાર પછી ભદ્રાવતી નદીએ જઈ સ્નાન કરી પાછા પોતાને સ્થાને આવી એકાંત સ્થળમાં વિરાજમાન થયા. આ પ્રમાણે ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ સ્વામીએ એકાંતમાં પદ્માસને બેસી પોતાના ઇષ્ટદેવ અને પ્રગટપણે વિરાજતા સાક્ષાત શ્રીહરિ કૃષ્ણના સ્વરૂપમાં મનની વૃત્તિ એકાગ્ર કરી તેમની જ દિવ્ય ઈચ્છાથી તત્કાળ મનુષ્ય શરીરનો ત્યાગ કર્યો. હે ભૂપતિ, આ રીતે દુર્વાસા મુનિના શાપ થકી મુક્ત થઈ ઉદ્ધવજી પુનઃ બદ્રિકાશ્રમને વિશે સીધાવી પૂર્વની માફક જ સિદ્ધદેહે કૃષ્ણ ભક્તિનું પ્રવર્તન કરવા લાગ્યા. હે રાજન, આ રીતે સંવત 1858ના માક્ષરસુદ 13ને ગુરુવારના પવિત્ર દિવસે ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ સ્વામી આલોકમાંથી અંતર્ધાન થયા. તે સમયે ગુરુના મુખ સામે જ એક દ્રષ્ટિ કરી ભગવાન શ્રીકૃષ્ણનું નામ સંકીર્તન કરી રહેલા શ્રી નારાયણ મુનિ આદિ સમગ્ર શિષ્યમંડળે સ્વામી અંતર્ધાન થયા છે એમ જાણ્યું. તે સમયે અન્ય સર્વે શિષ્યો તેમની સમીપે આવ્યા અને સ્વામીના નાડીપ્રાણ બંધ થયા છે એમ જાણી વ્યાકુળ થઈ રુદન કરવા લાગ્યા. હે રાજન, દેશકાળને અનુસારે ધર્મશાસ્ત્ર સંબંધી ક્રિયા કરવામાં કુશળ શ્રીહરિ સહજાનંદ સ્વામીએ ધીરજ ધારણ કરી સ્નાન કર્યું અને મસ્તક ઉપર શિખાને છોડી મુંડન કરાવ્યું. પછી ફરી સ્નાન કરી શ્રી રામાનંદ સ્વામીના શરીર ઉપર ચંદન ચર્ચ્યું અને પુષ્પ, અબીર, ગુલાલ આદિ સૌભાગ્ય દ્રવ્યથી પૂજન કરી નમસ્કાર કર્યા. ભગવાન શ્રી નારાયણ મુનિએ પિતૃમેધ વિધિથી અનુક્રમે ઔર્ધ્વદેહિક ક્રિયાનું અનુષ્ઠાન કરતા સ્વામીના નિશ્ચેતન શરીરને તત્કાળ સુંદર આકારની પાલખી તૈયાર કરાવી તેમાં પધરાવ્યું. કોઈએ ધર્મશાસ્ત્રના દેવલ મુનિના વચનને યાદ કરી શંકા કરી કે બ્રહ્મચારીએ શબની દાહ આદિક ક્રિયા ન કરવી જોઈએ, ત્યારે શ્રીહરિએ કહ્યું કે નિર્ણય સિંધુમાં કમલાકર અને મનુની ઉક્તિ છે કે પોતાના આચાર્ય, વિદ્યાગુરુ, માતા, પિતા અને ગુરુના શરીરની ઔર્ધ્વદેહિક ક્રિયા નૈષ્ઠિક બ્રહ્મચારી કરે છતાં વ્રતનો ભંગ થતો નથી, તેથી આમાં કોઈ શાસ્ત્ર બાધ નથી એમ કહીને બહુ મૂલ્યવાળા સૂક્ષ્મ શ્વેત વસ્ત્રોથી તે વિમાનને શણગારી સ્નાન કરી પવિત્ર થયેલા અન્ય 3 સ્વામીના શિષ્યોની સાથે શ્રી નારાયણ મુનિ તે વિમાનને ભદ્રાવતી નદીના તીરે લઈ ચાલ્યા. હે રાજન, તે સમયે સ્વામીના વિદ્વાન શિષ્ય બ્રાહ્મણો વિષ્ણુ સૂક્તનો પાઠ કરવા લાગ્યા અને આંખમાં શોકના આંસુ હતા, છતાં ઝાંઝ મૃદંગ વગાડી સંતો ભક્તો શ્રીકૃષ્ણ ભગવાનનું નામ સંકીર્તન કરવા લાગ્યા. આ પ્રમાણે શ્રીહરિ અને સંતો ભક્તોએ સ્વામીના વિમાનને ભદ્રાવતી નદીના પવિત્ર તટે લાવી નીચે ઉતાર્યું અને ચંદન, તુલસી અને પીપળો વગેરેના સૂકા કાષ્ઠની ચિતા તૈયાર કરી પછી શ્રીહરિએ સ્વામીના શરીરને સ્નાન કરાવી ઘીથી લેપન કરી પુષ્પોની માળાઓથી શણગારીને ચંદનની ચિતામાં પધરાવ્યું અને ઉત્તપન નામના અગ્નિથી દાહ આપ્યો. હે રાજન, સ્વામીનું શરીર જ્યારે અગ્નિમાં અર્ધું બળી રહ્યું ત્યારે વચ્ચે શ્રીહરિએ ઘીની આહુતિ અર્પણ કરી અને છેલ્લે જ્યારે શરીર સંપૂર્ણ ભસ્મીભૂત થયું ત્યારે જળથી અગ્નિનું શમન કરી તેમની ચિતાભસ્મ ભદ્રાવતી નદીમાં પધરાવી દીધી. હે રાજન, ત્યાર પછી સમસ્ત શિષ્યવૃંદની સાથે શ્રીહરિએ ભદ્રાવતીમાં સ્નાન કર્યું અને સૌએ ગુરુને જલાંજલિ અર્પણ કરી ફરી સ્નાન કર્યું. પછી શોક કરતા કરતા સૌ ફણેણી ગામમાં આવ્યા. સ્વામીના અંતર્ધાનથી નિસ્તેજ થયેલા સર્વેએ તે દિવસે ઉપવાસ કર્યો. બીજે દિવસે સદ્ગુણી શ્રી નારાયણ મુનિએ પત્રો લખી દેશ દેશાંતરમાં વસતા ભક્તજનોને સમાચાર આપવા કેટલાક ભક્તજનોને મોકલ્યા. તે સમયે દેશાંતર નિવાસી નરનારી ભક્તજનો એ પત્રો વાંચી સ્વામીના આલોકમાંથી અંતર્ધાન થયાના સમાચાર જાણી વસ્ત્રે સહિત સ્નાન કરીને બહુ જ શોકાતુર થયા. પોતાની પત્નીઓની સાથે તે સર્વે ગૃહસ્થ ભક્તો તત્કાળ પોતાના વ્યવહારિક કાર્યો છોડીને શક્તિ પ્રમાણે ધનાદિ પદાર્થો સાથે લઈ ફણીણી ગામે આવવા લાગ્યા. હે રાજન, દેશાંતરમાં રહેલા સ્વામીના શિષ્યો બ્રહ્મચારી અને સંતવૃંદ પણ પોતે બ્રહ્મસ્થિતિને પામ્યા હોવા છતાં સહન ન થઈ શકે તેવા ગુરુના અંતર્ધાન લીલાના સમાચાર સાંભળી અતિશય શોકાતુર થયા. તે બ્રહ્મચારી અને સંતો પોતે જે જે દેશમાં વિચરતા હતા ત્યાં સમાચાર મળતા તત્કાળ વસ્ત્રે સહિત સ્નાન કરી તત્કાળ ફણીણી ગામ પ્રત્યે આવવા લાગ્યા. હે રાજન, તે સમયે ભગવાન શ્રી નારાયણ મુનિએ આંખમાં આંસુ સારતા તે ફણીણી ગામે આવેલા સર્વે દેશાંતરવાસી ભક્તજનોને રહેવા માટે યથાયોગ્ય નિવાસ સ્થાનો અપાવ્યા. પછી બીજા દિવસથી આરંભીને તેરમા સુધી બપોર પછીના નમતા દિવસે પવિત્ર થઈ ભગવાન શ્રી નારાયણ મુનિએ સહિત સ્વામીનું સમસ્ત શિષ્યવૃંદ શ્રીમદ ભગવદ્ ગીતાની અર્થે સહિત કથાનું શ્રવણ કરતા હતા. તે સમયે આ શૌચ આદિક નિયમોનું પાલન કરતા ઉદાર બુદ્ધિવાળા ભગવાન શ્રી નારાયણ મુનિએ 12 દિવસ પર્યંત ક્ષાર મિશ્ર પદાર્થો અને મીઠું ભોજનમાં લીધું નહીં, પરંતુ સૂતક હોવા છતાં સ્વયં ભગવાન શ્રી નારાયણ મુનિ બ્રહ્મચર્યાશ્રમમાં હોવાથી સૂતકમાં પણ પોતાનું સંધ્યાવંદનાદિ કર્મ છોડવું નહીં એવા સ્મૃતિ ગ્રંથોના વિધાનથી અન્યજનોનો સ્પર્શ નહીં કરતા થકા સંધ્યાવંદન તથા અગ્નિમાં સાયં પ્રાતઃ હોમ કરવો વગેરે નિત્યકર્મનું અનુષ્ઠાન કરતા હતા. હે રાજન, ભગવાન શ્રીહરિએ સૂતકના છેલ્લા 10મા દિવસે ગુરુ શ્રી રામાનંદ સ્વામીનું નવશ્રાદ્ધ કર્મ કર્યું અને ત્યાર પછી વૃષોત્સર્ગ સહિત એકાદશાદિક શ્રાદ્ધ કર્મ પણ કર્યું. આ એકાદશા શ્રાદ્ધ કર્મમાં શ્રીહરિએ બ્રાહ્મણોને 8 પ્રકારના 13 પદો અને ગાય આદિક 10 પ્રકારના દાનો દક્ષિણાની સાથે દાનમાં અર્પણ કર્યા. હે રાજન, ભગવાન શ્રીહરિએ દ્વાદશાહિક શ્રાદ્ધમાં પિંડ સંયોજનાદિ કર્મ ગૃહ્ય સૂત્રને અનુસારે વિધિપૂર્વક કરી તેમાં અનેક બ્રાહ્મણોને ભોજન કરાવ્યા. વળી શ્રી નારાયણ મુનિ ભગવાને ત્રયોદશાહિક કર્મમાં વિષ્ણુ ભગવાનનું શ્રાદ્ધાદિક કર્મ કર્યું. તેમાં 30 બ્રહ્મચારીઓનું કેસર ચંદનાદિકથી પૂજન કર્યું અને તેઓને યોગ્ય એવા વસ્ત્ર, મૃગચર્મ, મણિપ્રવાલની જપમાળાઓ અને ગોપીચંદન આદિક અર્પણ કરી ભોજન કરાવ્યું. પછી સ્વસ્તિક વાચન કર્મ કરાવ્યું. તે કર્મને અંતે સર્વે ગૃહસ્થ ભક્તજનોએ ભગવાન શ્રી નારાયણ મુનિને પોતપોતાની શક્તિને અનુસારે વસ્ત્ર, ધન આદિક પદાર્થોની શ્રીચરણોમાં ભેટ ધરી અને ભગવાન શ્રીહરિએ તે સર્વે ગૃહસ્થ ભક્તોને, સાધુ બ્રહ્મચારીઓ અને બ્રાહ્મણોને, તે ફણીણી ગામના સમસ્ત જનોને તથા આવેલા અન્ય સર્વે અતિથિઓને બહુ પ્રકારના ભોજન કરાવ્યા. હે રાજન, વળી શ્રીહરિએ 13માને દિવસે ગીતાની કથા વાંચનાર વિપ્રનું વસ્ત્ર, આભૂષણ, ચંદન, પુષ્પ અને સુવર્ણની દક્ષિણા આપી પૂજન કર્યું. હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રી નારાયણ મુનિએ ગુરુવર્ય શ્રી રામાનંદ સ્વામીની ઔર્ધ્વદેહિક ક્રિયાનો સમગ્ર ક્રિયાકલાપ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે યથાયોગ્ય પૂર્ણ કરી સૌ શિષ્ય વૃંદને આવતીકાલના 14માના દિવસની શોકસભા માટે નિમંત્રણ આપ્યું. આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં રામાનંદ સ્વામીની તિરોધાન લીલા અને ઔર્ધ્વદેહિક ક્રિયાવિધિનું નિરૂપણ કર્યું એ નામે 60મો અધ્યાય પૂર્ણ થયો. ઇતિ શ્રી સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ સમાપ્ત.